શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 147. રાજાને સ્વપ્નમાં અને પ્રત્યક્ષ પણ ભગવાનના દર્શન તથા ભગવત પ્રતિમાઓનું નિર્માણ, વર પ્રાપ્તિ અને પ્રતિષ્ઠા. પુરોહિત વસુ કહે છે, સુભગે, રાજા ઇન્દ્રધૂમને આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન ગરુડધ્વજ બહુ પ્રસન્ન થયા અને તેમને રાજાના બધા મનોરથ પૂર્ણ કર્યા. જે મનુષ્ય ભગવાન જગન્નાથનું પૂજન કરીને દરરોજ આ સ્તોત્ર દ્વારા તેમનું સ્તવન કરે છે તે સાધક અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરી લે છે. જે નિર્મળ હૃદયવાળા મનુષ્ય તે પરમ સૂક્ષ્મ નિત્ય પુરાણ પુરુષ મુરારી શ્રી વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરે છે તે મુક્તિના અધિકારી થઈને ભગવાન વિષ્ણુમાં પ્રવેશ થઈ જાય છે. એકમાત્ર તે દેવાધિદેવ ભગવાન વિષ્ણુ જ સંસારના દુઃખોનો નાશ કરવાવાળા છે. તેમનાથી ભિન્ન કોઈ નથી. તેઓ જ સૌનું સર્જન, પાલન અને સંહાર કરનારા છે. ભગવાન વિષ્ણુ જ સૌના સારભૂત અને સમ છે. મોક્ષ પ્રદાન કરનારા જગદગુરુ ભગવાન શ્રીકૃષ્ણમાં જેમની ભક્તિ નથી, તેમને વિદ્યા ભણવાથી, કઠોર તપ કરવાથી કે યજ્ઞ યાગાદી કરવાથી શું લાભ? જે પુરુષની ભગવાન પુરુષોત્તમમાં ભક્તિ છે તે જ સંસારમાં ધન્ય, પવિત્ર અને વિદ્વાન છે. તે જ યજ્ઞ, તપસ્યા અને ગુણોના કારણે શ્રેષ્ઠ છે તથા તે જ જ્ઞાની, દાની અને સત્યવાદી છે. બ્રહ્મપુત્રી મોહિની આ પ્રમાણે સ્તુતિ કરીને રાજાએ સંપૂર્ણ મનોવાંછિત ફળ આપનારા સનાતન પુરુષ જગન્નાથ ભગવાન વાસુદેવને પ્રણામ કર્યા અને ચિંતામગ્ન થઈને પૃથ્વી પર દર્ભ અને વસ્ત્ર બિછાવીને ભગવાનનું ચિંતન કરતા રહીને તેઓ તેના પર જ સૂઈ ગયા. સૂતી વખતે તેમના મનમાં જ એ જ સંકલ્પ હતો કે સૌના દુઃખો દૂર કરનારા દેવાધિદેવ ભગવાન જનાર્દન મને પ્રત્યક્ષ દર્શન ક્યારે આપશે? સુઈ ગયા પછી ચક્રધારી ભગવાન વાસુદેવે રાજાને સ્વપ્નમાં પોતાના દર્શન આપ્યા. રાજાએ સ્વપ્નમાં દેવાધિદેવ ભગવાન જગન્નાથના દર્શન કર્યા. તેઓ શંખચક્ર ધારણ કરીને શાંત ભાવે વિરાજમાન હતા. તેમના બીજા બે હાથોમાં ગદા અને પદ્મ શોભી રહ્યા હતા. સારંગ ધનુષ્ય, બાણ, ખડગ પણ તેમણે ધારણ કર્યા હતા. તેમની આજુબાજુ તેજનું દિવ્ય મંડપ પ્રકાશિત થઈ રહ્યો હતો. ઉદયકાળના સૂર્ય સમાન તેમની દિવ્ય પ્રભા પ્રકાશિત થઈ રહી હતી. તેમનું શ્રીઅંગ નીલા પોખરાજ જેવું શ્યામ હતું. 8 ભુજાઓથી સુશોભિત ભગવાન શ્રી હરિ ગરુડની પીઠ પર બેઠા હતા. દર્શન આપીને ભગવાને તેમની સામે જોઈને કહ્યું, પરમ બુદ્ધિમાન નરેશ, તમને સાધુવાદ છે. તમારા દિવ્ય યજ્ઞથી, ભક્તિથી તથા શ્રદ્ધાથી હું બહુ સંતુષ્ટ છું. મહિપાલ, તમે વ્યર્થ ચિંતા કેમ કરો છો? રાજન, અહીં જે જગત પૂજ્ય સનાતની પ્રતિમા છે તેને તમે જે રીતે પ્રાપ્ત કરી શકતા હો તે ઉપાય હું તમને બતાવું છું. આજની રાત પસાર થયા પછી નિર્મળ પ્રભાતમાં જ્યારે સૂર્યોદય થાય તે સમયે અનેક પ્રકારના વૃક્ષોથી સુશોભિત સમુદ્રના જળમાં જ્યાં તરંગોથી વ્યાપ્ત પ્રચુર જળરાશિ દેખાય છે ત્યાં તટ પર એક બહુ મોટું વૃક્ષ સ્થિત છે, જેનો થોડો ભાગ જળમાં છે અને થોડો બહાર તે સમુદ્રની લહેરોની થપાટો ખાઈને પણ કંપિત થતું નથી. તમે હાથમાં કુહાડી લઈને લહેરોની વચ્ચેથી એકલા જ ત્યાં ચાલ્યા જજો, તમને તે વૃક્ષ દેખાશે. મારા જણાવ્યા અનુસાર તેને ઓળખીને નિશંક ભાવે તે વૃક્ષને કાપી નાખજો. તે ઊંચા વૃક્ષને કાપો ત્યારે તમને ત્યાં કોઈ અદ્ભુત વસ્તુ દેખાશે. તે વૃક્ષથી સારી રીતે વિચાર કરીને તમે દિવ્ય પ્રતિમાનું નિર્માણ કરો. મોહમાં નાખનારી ચિંતાને છોડી દો. આ પ્રમાણે કહીને મહાભાગ શ્રી હરિ અદ્રશ્ય થઈ ગયા. આ સ્વપ્ન જોઈને રાજાને ભારે આશ્ચર્ય થયું. તે રાત પસાર થઈ જાય તેની પ્રતીક્ષા કરતા તેઓ ભગવાનનું ચિંતન કરતા ઉઠ્યા અને વૈષ્ણવ મંત્ર તથા વિષ્ણુ સૂક્તના જપ કરવા લાગ્યા. પછી તેમણે સમુદ્રમાં સ્નાન કર્યું અને પ્રાતઃકાળના નિત્યકર્મ પૂરા કરીને તેઓ સમુદ્ર તટ પર ગયા. મહારાજ ઇન્દ્રધૂમને એકલાએ જ સમુદ્રમાં પ્રવેશ કર્યો અને તે તેજસ્વી મહાવૃક્ષને જોયું. તે બહુ ઊંચું હતું અને તેમાં કોઈ ફળ ન હતા. સ્નિગ્ધ મજીઠ જેવો તેનો લાલ રંગ હતો. તેનું ન તો કોઈ નામ હતું કે ન કઈ જાતનું વૃક્ષ છે તેની જાણ હતી. તે વૃક્ષને જોઈને રાજા ઇન્દ્રધૂમને બહુ પ્રસન્ન થયા. તેમણે કુહાડીથી તે વૃક્ષને કાપીને પાડી દીધું. તે સમયે ઇન્દ્રધૂમને જ્યારે તે કાષ્ઠ લાકડાનું સારી રીતે નિરીક્ષણ કર્યું ત્યારે તેમને ત્યાં એક અદ્ભુત વાત દેખાઈ. વિશ્વકર્મા અને ભગવાન બંને બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ત્યાં આવ્યા. બંને ઉત્તમ તેજથી પ્રકાશિત થઈ રહ્યા હતા. રાજા ઇન્દ્રધૂમને તેમણે પૂછ્યું, મહારાજ તમે અહીં શું કામ કરશો? આ પરમ દુર્ગમ અને નિર્જન વનમાં મહાસાગરના તટ પર આ એક જ મહાન વૃક્ષ હતું, તેને કેમ કાપી નાખ્યું? મોહિની. તે બંનેની વાત સાંભળીને રાજા બહુ પ્રસન્ન થયા. તે બંને જગદીશ્વરને જોઈને રાજાએ પ્રથમ તો તેમને નમસ્કાર કર્યા અને પછી વિનયપૂર્વક નીચું મોઢું રાખીને કહ્યું, વિપ્રવરો, મારો વિચાર છે કે હું અનાદિ અનંત અમે એટલે કે અમાપ તથા જગદીશ્વરની આરાધના કરવા માટે પ્રતિમા બનાવું. એના માટે પરમ પુરુષ દેવાધિદેવે સ્વપ્નમાં મને પ્રેરિત કર્યો છે. રાજા ઇન્દ્રધૂમનું આ વચન સાંભળીને ભગવાન જગન્નાથે હસીને તેમને કહ્યું, મહિપાલ, બહુ સારું બહુ સારું, તમારો આ વિચાર બહુ સારો છે. આ ભયંકર સંસાર સાગર તદ્દન સારહીન છે, એમાં દુઃખની જ અધિકતા છે, આ કામ અને ક્રોધથી ભરપૂર છે. ઇન્દ્રિયરૂપી વર્તુળ એટલે કે વમળ અને કીચડના કારણે એને પાર જવું કઠણ છે. એને જોઈને રોમાંચ થઈ જાય છે. નાના પ્રકારના સેંકડો રોગ અહીં વમળો જેવા છે તથા સંસાર પાણીના પરપોટા જેવો ક્ષણભંગુર છે. નૃપશ્રેષ્ઠ, એમાં રહીને જે તમારા મનમાં વિષ્ણુની આરાધના કરવાનો વિચાર થયો તે માટે તમે ધન્ય છો. બધા ગુણોથી અલંકૃત છો. પ્રજા, પર્વત, વન, નગર, પૂર તથા ગામડાઓ સહિત તથા ચારો વર્ણોથી સુશોભિત આ ધરતી ધન્ય છે, જેના શક્તિશાળી પ્રજાપાલક તમે છો. હે મહાભાગ, આવો આવો આ વૃક્ષની સુખદ અને શીતળ છાયામાં અમારા બંનેની સાથે બેસો અને ધાર્મિક કથાવાર્તા દ્વારા ધર્મનું સેવન કરો. આ મારા સાથી બહુ કુશળ શિલ્પી છે અને પ્રતિમાના નિર્માણ કાર્યમાં તમારી મદદ કરવા માટે અહીં આવ્યા છે. એઓ મારા જણાવ્યા પ્રમાણે પ્રતિમા હમણાં જ તૈયાર કરી આપશે. તે બ્રાહ્મણ દેવતાની આ વાત સાંભળીને રાજા ઇન્દ્રધૂમને સમુદ્ર કિનારેથી તેમની પાસે ગયા અને વૃક્ષની છાયામાં બેઠા. બ્રહ્મપુત્ર મોહિની, ત્યાર પછી બ્રાહ્મણ રૂપધારી વિશ્વાત્મા ભગવાને શિલ્પીઓમાં શ્રેષ્ઠ વિશ્વકર્માને આજ્ઞા આપી, તમે પ્રતિમા બનાવો. તેમાં શ્રીકૃષ્ણનું રૂપ પરમ શાંત હોય, તેમના નેત્ર કમળદળ જેવા વિશાળ હોય, તેમના નેત્ર કમળદળ જેવા વિશાળ હોવા જોઈએ. તેઓના વૃક્ષસ્થળ પર શ્રી વત્સ ચિહ્ન તથા કોસ્તુભ મણી અને હાથોમાં શંખ ચક્ર અને ગદા ધારણ કરેલા હોય. બીજી પ્રતિમાનો વર્ણ ગાયના દૂધ જેવો ગોર હોય, તેમાં સ્વસ્તિકનું ચિહ્ન હોવું જોઈએ. તેમણે પોતાના હાથમાં હળ ધારણ કરેલું હોય. તે જ મહાબળી ભગવાન અનંતનું સ્વરૂપ છે. દેવતા, દાનવ, ગંધર્વ, યક્ષ, વિદ્યાધર અને નાગ પણ અંતરહિત સ્વરૂપને સંપૂર્ણ રીતે જાણતા નથી, તેથી તેઓ અનંત કહેવાય છે. ત્રીજી પ્રતિમા બળરામજીના બહેન સુભદ્રા દેવીની હશે. તેમના શરીરનો વર્ણ સુવર્ણ જેવો ગોર અને શોભાથી સંપન્ન હોવો જોઈએ. તેમનામાં સમસ્ત શુભ લક્ષણોનો સમાવેશ થવો જરૂરી છે. ભગવાનનું આ કથન સાંભળીને ઉત્તમ કર્મ કરનારા વિશ્વકર્માએ તુરંત શુભ લક્ષણોથી સંપન્ન પ્રતિમાઓ તૈયાર કરી દીધી. પ્રથમ તેમણે બલભદ્રજીની મૂર્તિ બનાવી. તેમણે બંને કાનોમાં સુંદર કુંડળો તથા હાથમાં હળનું ચિહ્ન ધારણ કર્યું હતું. તેમનો વર્ણ શરદ ઋતુના ચંદ્રમા જેવો શ્વેત હતો. નેત્રોમાં થોડી થોડી લાલિમા હતી. તેમનું શરીર વિશાળ અને મસ્તક ફણાકાર હોવાથી વિકટ દેખાતું હતું. તેમણે નીલ વસ્ત્ર ધારણ કરીને બળના અભિમાનથી ઉન્મત્ત પ્રતીત થતા હતા. તેમણે હાથમાં મહાન હળ અને મહાન મુશળ ધારણ કરેલું હતું. તેમનું સ્વરૂપ દિવ્ય હતું. બીજો વિગ્રહ સાક્ષાત ભગવાન વાસુદેવનો હતો. તેમના નેત્ર ખીલેલા કમળ જેવા સુંદર હતા. શરીરની કાંતિ નીલ મેઘ સમાન સુંદર પ્રભાથી પ્રકાશિત થઈ રહી હતી. તે અળસીના ફૂલ જેવા સુંદર પ્રભાથી પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમના વિશાળ નેત્રો કમળદળની શોભાને માત કરતા હતા. શ્રીઅંગ પર પિતાંબર શોભી રહ્યું હતું. વૃક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન તથા હાથોમાં શંખ ચક્ર શોભી રહ્યા હતા. આ પ્રમાણે તેઓ સર્વ પાપહારી શ્રીહરિ દિવ્ય શોભા વડે સંપન્ન હતા. ત્રીજી પ્રતિમા સુભદ્રા દેવીની હતી, જેમના શરીરની દિવ્ય કાંતિ સ્વર્ણ જેવી ચળકી રહી હતી. નેત્ર કમળદળ જેવા વિશાળ હતા. તેઓ હાર અને બાજુબંધ વગેરેથી વિભૂષિત હતા. આ પ્રમાણે વિશ્વકર્માએ તેમની બહુ સુંદર પ્રતિમાઓ બનાવી. રાજા ઇન્દ્રધૂમને આ બહુ અદ્ભુત વાત જોઈ કે ત્રણે પ્રતિમાઓ એક ક્ષણમાં જ બની ગઈ. તે પ્રતિમાઓ બે દિવ્ય વસ્ત્રોથી આચ્છાદિત હતી. તેમનો વિવિધ રત્નોથી શૃંગાર કરવામાં આવ્યો હતો તથા તે બધી અત્યંત મનોહર તથા સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન હતી. તે પ્રતિમાઓને જોઈને રાજા અત્યંત આશ્ચર્યમગ્ન થઈને બોલ્યા, તમે બંને બ્રાહ્મણના રૂપમાં સાક્ષાત બ્રહ્મા અને વિષ્ણુ તો નથી, તમારું યથાર્થ રૂપને હું જાણતો નથી, હું તમારા બંનેના શરણમાં આવ્યો છું, તમે મને પોતાના સ્વરૂપનો યથાર્થ પરિચય આપો. બ્રાહ્મણ બોલ્યા, રાજન તમે મને પુરુષોત્તમ સમજો, હું સમસ્ત લોકોની પીડા દૂર કરનાર અનંત બળ પરાક્રમથી સંપન્ન તથા સંપૂર્ણ પ્રાણીઓનો આરાધ્ય છું, મારો કદી અંત થતો નથી, જેનું બધા શાસ્ત્રોમાં પ્રતિપાદન કરવામાં આવે છે, ઉપનિષદોમાં જેમના સ્વરૂપનું વર્ણન છે, યોગીઓ જેને જ્ઞાનગમ્ય વાસુદેવ કહે છે, તે પરમાત્મા હું જ છું, સ્વયં હું જ બ્રહ્મા, હું જ શિવ અને હું જ વિષ્ણુ છું, દેવતાઓના રાજા ઇન્દ્ર અને સંપૂર્ણ જગતનું નિયંત્રણ કરનારા યમ પણ હું જ છું, પૃથ્વી વગેરે પાંચ ભૂત હવિષ્યનો ભોગ ગ્રહણ કરનાર ત્રિવિધ અગ્નિ જળના અધિપતિ વરુણ સૌને ધારણ કરનાર પૃથ્વી અને પૃથ્વીને પણ ધારણ કરનાર પર્વત હું છું, સંસારમાં જે કંઈ વાણીથી કહેવાનારું સ્થાવર જંગમ છે તે બધું મારું જ સ્વરૂપ છે, સંપૂર્ણ વિશ્વના રૂપમાં મને જ પ્રગટ થયેલો સમજો, મારાથી ભિન્ન કંઈ જ નથી, નૃપશ્રેષ્ઠ હું તમારા પર બહુ પ્રસન્ન છું, મારી પાસે કોઈ વરદાન માગો તમને જે અભિષ્ટ હોય તે તમને આપીશ, જે પુણ્યાત્મા નથી તેમને સ્વપ્નમાં પણ મારા દર્શન થતા નથી, તમારી તો મારામાં દૃઢ ભક્તિ છે તેથી તમે મારા પ્રત્યક્ષ દર્શન કર્યા છે. મોહિની, ભગવાન વાસુદેવના વચન સાંભળીને રાજાના શરીરમાં રોમાંચ થઈ આવ્યો, તેઓ આ પ્રમાણે સ્તોત્ર બોલવા લાગ્યા. રાજાએ કહ્યું, હે લક્ષ્મીકાંત, તમને નમસ્કાર છે, શ્રીપતે તમારા દિવ્ય વિગ્રહ પર પિતાંબર શોભી રહ્યું છે, તમને નમસ્કાર છે, તમે શ્રીદ એટલે કે ધન સંપત્તિ આપનારા શ્રી શ લક્ષ્મીના પતિ, શ્રીનિવાસ લક્ષ્મીના આશ્રય તથા શ્રીનિકેતન લક્ષ્મીના ધામ છો, તમને નમસ્કાર છે, તમે આદિ પુરુષ ઈશાન સૌના ઈશ્વર બધી બાજુ મુખવાળા નિષ્કલ એટલે અવયવો રહિત તથા સનાતન પરમદેવ છો, હું તમને પ્રણામ કરું છું, તમે શબ્દ અને ગુણોથી અતીત ભાવ અભાવથી રહિત નિર્લેપ નિર્ગુણ સૂક્ષ્મ સર્વજ્ઞ તથા સૌના પાલક છો, તમારા શ્રી અંગોની કાંતિ નીલ કમળદળ જેવી શ્યામ છે, તમે ક્ષીરસાગરમાં નિવાસ કરનારા તથા શેષનાગની સૈયા પર શયન કરો છો, ઇન્દ્રિયોના નિયંતા અને સર્વ પાપોને હરી લેનારા શ્રી હરિને હું નમસ્કાર કરું છું, હે દેવ દેવેશ્વર તમે સૌને વર આપનારા સર્વવ્યાપી સમસ્ત લોકોના ઈશ્વર મોક્ષદાતા તથા અવિનાશી વિષ્ણુ છો, હું તમને પુનઃ પુનઃ નમસ્કાર કરું છું. આ પ્રમાણે સ્તુતિ કરીને રાજાએ હાથ જોડીને ભગવાનને પ્રણામ કર્યા અને વિનયપૂર્વક ધરતી પર મસ્તક ટેકવીને કહ્યું, નાથ જો તમે મારા પર પ્રસન્ન છો તો મોક્ષ માર્ગના જ્ઞાતા પુરુષ જે નિર્ગુણ નિર્મળ અને શાંત પરમપદનું ધ્યાન કરે છે સાક્ષાત્કાર કરે છે તે પરમ દુર્લભ પદને હું તમારી કૃપાથી પ્રાપ્ત કરવા ઈચ્છું છું. શ્રી ભગવાન બોલ્યા, રાજન તમારું કલ્યાણ થાઓ, તમારી કહેલી બધી વાતો સફળ થાઓ, મારી કૃપાથી તમને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થશે. નૃપશ્રેષ્ઠ તમે 10,900 વર્ષો સુધી પોતાનું અખંડ અને વિશાળ સામ્રાજ્યનો ભોગ કરો, તે પછી તમે તે દિવ્ય પદને પ્રાપ્ત થશો જે દેવતાઓ અને અસુરો માટે પણ દુર્લભ છે અને જે પ્રાપ્ત કરીને સંપૂર્ણ મનોરથો પૂર્ણ થઈ જાય છે, જે શાંત ગુઢ અવ્યક્ત અવ્યય પરથી પણ પર સૂક્ષ્મ નિર્લેપ નિર્ગુણ ધ્રુવ ચિંતા અને શોક રહિત તથા કાર્ય અને કારણી પણ જાણવા યોગ્ય પરમ પદ છે, તેનો તમને સાક્ષાત્કાર કરાવીશ. તે પરમાનંદમય પદને પ્રાપ્ત કરીને તમે પરમ ગતિ મોક્ષને પ્રાપ્ત થઈ જશો. રાજેન્દ્ર જ્યાં સુધી પૃથ્વી અને આકાશ છે, જ્યાં સુધી ચંદ્રમાં સૂર્ય અને તારા પ્રકાશિત થાય છે, જ્યાં સુધી 7 સમુદ્ર તથા મેરુ વગેરે પર્વત સ્થિત છે તથા જ્યાં સુધી સ્વર્ગલોકમાં અવિનાશી દેવતાઓ સર્વત્ર વિદ્યમાન છે, ત્યાં સુધી આ પૃથ્વી પર તમારી સર્વત્ર અક્ષય કીર્તિ છવાઈ રહેશે. તમારા યજ્ઞના ઘીથી જે તળાવ ભરાશે તે ઇન્દ્રધૂમને સરોવર તરીકે પ્રસિદ્ધ થશે અને તેમાં એકવાર પણ સ્નાન કરવાથી મનુષ્ય ઇન્દ્રલોકને પ્રાપ્ત થશે. સરોવરના દક્ષિણ ભાગમાં નૈઋત્ય કોણ તરફ જે વડનું વૃક્ષ છે તેની પાસે કેવડાના વનથી આચ્છાદિત એક મંડપ છે જે નાના પ્રકારના વૃક્ષોથી ઘેરાયેલો છે. અષાઢ માસના શુક્લ પક્ષની 5મીએ મઘા નક્ષત્રમાં અમારી આ પ્રતિમાઓની રથયાત્રા કાઢશે અને તેમને લઈ જઈને તે મંડપમાં 7 દિવસ રાખશે. બ્રહ્મચારી સંન્યાસી સ્નાતક શ્રેષ્ઠ બ્રાહ્મણ વાનપ્રસ્થ ગૃહસ્થ સિદ્ધ તથા અન્ય દ્વિજો નાના પ્રકારના સ્તોત્રો વડ્યા તથા ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદની ધ્વનિઓથી શ્રી બલરામ તથા શ્રીકૃષ્ણની વારંવાર સ્તુતિ કરશે ભદ્રે. આ પ્રમાણે રાજાને વરદાન આપીને અને તેમના માટે આ લોકમાં રહેવાનો સમય નિર્ધારિત કરીને ભગવાન વિષ્ણુ વિશ્વકર્માની સાથે અંતર ધ્યાન થઈ ગયા. તે સમયે રાજા બહુ પ્રસન્ન હતા. ભગવાનના દર્શનથી તેમણે પોતાને કૃતકૃત્ય માન્યા. ત્યાર પછી બલરામ શ્રીકૃષ્ણ તથા વરદાયિની સુભદ્રાને મણિકાંચનથી શણગારેલા વિમાનના આકારવાળા રથોમાં બેસાડીને તે બુદ્ધિમાન નરેશ મંત્રી અને પુરોહિતની સાથે મંગલપાઠ, જય જયકાર, અનેક પ્રકારના વૈદિક મંત્રોના ઉચ્ચારણ અને વિવિધ પ્રકારના વાજિંત્રો સહિત લઈ આવ્યા અને તેમને પરમ મનોહર પવિત્ર સ્થાનમાં પધરાવ્યા. પછી શુભ તિથિ, શુભ નક્ષત્ર, શુભ સમય અને શુભ મુહૂર્તમાં બ્રાહ્મણો દ્વારા તેમની પ્રતિષ્ઠા કરાવી ઉત્તમ મંદિરમાં વેદોક્ત વિધિથી આચાર્યની સૂચના પ્રમાણે પ્રતિષ્ઠા કરીને વિશ્વકર્મા દ્વારા બનાવેલા તે બધા વિગ્રહોને વિધિવત સ્થાપિત કર્યા. પ્રતિષ્ઠા સંબંધી બધું કાર્ય પૂરું કરીને રાજાએ આચાર્ય તથા બીજા ઋત્વિજોને વિધિપૂર્વક દક્ષિણા આપીને અન્ય લોકોને ધનનું દાન કર્યું. ત્યાર પછી અનેક પ્રકારના સુગંધિત પુષ્પોથી તથા સ્વર્ણમણી, મુક્તા અને નાના પ્રકારના સુંદર વસ્ત્રોથી ભગવાનની પ્રતિમાઓનું વિધિપૂર્વક પૂજા કરીને બ્રાહ્મણોને ગ્રામ, નગર તથા રાજ્ય વગેરેનું દાન કર્યું. પછી કૃતકૃત્ય થઈને સમસ્ત પરિગ્રહોનો ત્યાગ કરી દીધો અને તેઓ ભગવાન વિષ્ણુના પરમધામ પદને પ્રાપ્ત થઈ ગયા. અધ્યાય 147 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.